سورة الق سورة نمبر 96. بسم الله الرحمن الرحيم. اقرأ باسم ربك الذي خلق. اي رسول پڑھ تارا پالنہار نا نام تھی کہ جنے پیدا کریو. خلق الانسان من علق. مانس نے جامی گئے لا لوہی نا کٹکا ماتھی پیدا کریو. اقرأ وربك الاکرم. پڑھ نے تارو پالنہار سو تھی ودو مانوان چھے اکرم چھے. الذي علم بالقلم. جینے کلم تھکی شکشن آپیو کلم تھکی پنتر آپیو. علم الانسان ما لم يعلم. مانس نے تے شکھویو کہ جے تے جانتو نہ ہتو. کلا ان الانسان لیطغا. تے چھتا مانس ساچے ج ادھت ને આડોડાઈ વાળો બની જાય છે. અરઆહુ સ્તગના ઇન ઇલા રબ્બિકા રુજઆ અરઆઈતા લઝી યનહા અબદન ઇલા સલ્લા. જારે કે તે પોતાને બેપરવાહ ભાળે છે, બેશક સર્વેને તારા પાલનહારની હુજૂરમાં પાછા ફરીને જવાનું છે. ભલા તે તેને પણ ભાળ્યો કે જે રોકે છે એક નેક બંદાને જ્યારે કે તે નમાઝ પડવા ઊભો થાય છે. ભલા તે આ પણ જોયું કે જો તે હિદાયત પર હોત અથવા પરહેજગાર રહેવાનો મુત્તકી રહેવાનો હુકમ કરતો હોત તો કેવું સારું થાત. અરઆઈત ઇન કઝબ વતવલ્લા. ભલા તે આ પણ જોયું કે જે તેણે જુઠલાવ્યું તથા મોઢું ફેરવ્યું. અલમ યઅલમ બિઅન્ન અલ્લાહ યરા. તો શું તે આ નથી જાણતો કે અલ્લાહ જરૂર જોવે છે. કલ્લા લઇન લમ યન્તહી લનસફઅન બિન નાસિયા. ખબરદાર અગર તે અટક્યો નહીં તો અમે તેને પેશાનીના વાળ પકડી જરૂર ઘસડશું. નાસિયતિન કાઝિબતિન ખાતિઆ. તે પેશાની કે કપાળ કે જે જૂઠી અને ગુનેગાર છે. ફલયદઉ નાદિયા. પછી ભલેને તે પોતાના સલાહકારને પોકારે. સનદઉ ઝબાનિયા. અમે પણ તરત જ જલ્લાદ મલાઇકાઓને બોલાવશું. ખબરદાર તેનું કહેવું ન માન ને સજદો કર ને અલ્લાહની નઝદીકી હાસિલ કર અલ્લાહની કુરબત મેળવ.